વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 10મો સર્ગ. શ્રીરામે ઋષિઓની રક્ષા માટે રાક્ષસોના વધના નિમિત્તે કરેલી પ્રતિજ્ઞાના પાલન પર દૃઢ રહેવાનો વિચાર પ્રગટ કર્યો. પોતાના સ્વામી પ્રત્યે ભક્તિ ધરાવતા વિદેહકુમારી સીતાની કહેલી આ વાત સાંભળીને સદા ધર્મમાં સ્થિત રહેનારા શ્રીરામચંદ્રજીએ જાનકી નામ જવાબ આપ્યો. દેવી, ધર્મજ્ઞ જનક કિશોરી, તમારો મારા પર સ્નેહ છે તેથી તમે મારા હિતની વાત કહી છે. ક્ષત્રિયોના કુલધર્મનો ઉપદેશ કરતા તમે જે કંઈ કહ્યું એ તમારે જ યોગ્ય છે. દેવી, હું તમને શો ઉત્તર આપું? તમે જ પહેલાં એ વાત કહી છે કે ક્ષત્રિયો એટલા માટે ધનુષ્ય બાણ ધારણ કરે છે કે કોઈએ દુઃખી થઈને હાહાકાર ન કરવો પડે. જો કોઈ દુઃખ કે સંકટમાં પડ્યું હોય તો એની રક્ષા કરવામાં આવે. સીતા, દંડકારણ્યમાં રહીને કઠોર વ્રતનું પાલન કરનારા એ મુનિઓ ઘણા દુઃખી છે, તેથી મને શરણાગત વત્સલ સમજીને એ સ્વયં મારે પાસે આવીને શરણાગત થયા છે. ભીરુ, હંમેશા વનમાં રહીને ફળમૂળનો આહાર કરનારા એ મુનિઓ આ ક્રૂર કર્મી રાક્ષસોના કારણે કદી સુખ પામી શકતા નથી. મનુષ્યના માંસથી જીવન નિર્વાહ કરનારા આ ભયાનક રાક્ષસો એમને મારીને ખાઈ જાય છે. રાક્ષસોનો કોળિયો બનેલા એ દંડકારણ્યવાસી દ્વિજશ્રેષ્ઠ મુનિઓએ આપણી પાસે આવીને મને કહ્યું, પ્રભુ, અમારા પર કૃપા કરો. એમના મુખમાંથી નીકળેલો આવો રક્ષાનો પોકાર સાંભળીને એમની આજ્ઞા પાલનરૂપી સેવાનો વિચાર કરીને મેં એમને આ વાત કહી. મહર્ષિઓ, આપના જેવા બ્રાહ્મણોની સેવામાં મારે સ્વયં ઉપસ્થિત થવું જોઈતું હતું, પરંતુ આપ સ્વયં પોતાની રક્ષા માટે મારી પાસે આવ્યા. આ મારા માટે ઘણી શરમની વાત છે, તેથી આપ પ્રસન્ન થાઓ, જણાવો હું આપ સૌની શું સેવા કરું. આવી વાત મેં બ્રાહ્મણો સમક્ષ કહી. ત્યારે બધાએ મળીને પોતાનો મનોભાવ આ વચનો દ્વારા પ્રગટ કર્યો. શ્રીરામ, દંડકારણમાં ઈચ્છા મુજબ રૂપ ધરનારા ઘણા રાક્ષસો રહે છે. એમનાથી અમને ભારે કષ્ટ થઈ રહ્યું છે, તેથી ત્યાં એમના ભયથી આપ અમારી રક્ષા કરો. નિષ્પાપ રઘુનંદન, અગ્નિહોત્રના સમયે તથા પર્વટાણે એ અત્યંત નિરંકુશ બનેલા માંસાહારી રાક્ષસો અમને સતાવે છે. રાક્ષસો દ્વારા પીડિત એવા અમે તપસ્વી તાપસો હંમેશા અમારા માટે કોઈ આશ્રય રક્ષકની શોધમાં રહીએ છીએ, તેથી આપ જ અમારા પરમ આશ્રય છો. રઘુનંદન, જો કે અમે તપસ્યાના પ્રભાવે ઈચ્છાનુસાર રાક્ષસોનો વધ કરવા સમર્થ છીએ, તેમ છતાં અમારી દીર્ઘકાળથી ઉપાર્જિત કરેલી તપસ્યાને ખંડિત કરવા ઈચ્છતા નથી, કારણ કે તપમાં હંમેશા અનેક વિઘ્નો આવતા રહે છે તથા આનું સંપાદન ઘણું કપરું થઈ જાય છે. એ જ કારણ છે કે રાક્ષસોના કોળીઓ બની જવા છતાં પણ અમે એમને શાપ આપતા નથી. તેથી દંડકારણ્યમાં વસનારા નિશાચરો દ્વારા હેરાનગતિ ભોગવી રહેલા આમ તપસ્વીઓની તમે બંને ભાઈ રક્ષા કરો, કેમ કે આ વનમાં હવે આપ જ અમારા રક્ષક છો. જનકનંદની, દંડકારણ્યમાં ઋષિઓની આ વાત સાંભળીને મેં પૂર્ણરૂપે એમની રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરી છે. મુનિઓની સામે આ પ્રતિજ્ઞા કરીને હવે હું જીવતે જીવ આ પ્રતિજ્ઞાને મિથ્યા નહીં કરી શકું, કારણ કે સત્યનું પાલન મને સદાય પ્રિય છે. સીતા, હું મારા પ્રાણ ત્યાગી શકું છું, તમારો અને લક્ષ્મણનો પણ પરિત્યાગ કરી શકું છું, પરંતુ મારી પ્રતિજ્ઞાને, ખાસ કરીને બ્રાહ્મણો માટે કરેલી પ્રતિજ્ઞાને હું કદાપી નથી તોડી શકતો. તેથી ઋષિઓની રક્ષા કરવા માટે મારા માટે બહુ આવશ્યક કર્તવ્ય છે. વિદેહનંદની, ઋષિઓના કહ્યા વિના જ મારે એમની રક્ષા કરવી જોઈતી હતી. પછી જ્યારે એમણે સ્વયં મને કહ્યું અને મેં પ્રતિજ્ઞા પણ કરી લીધી, ત્યારે હવે એમની રક્ષાથી કઈ રીતે પાછો વળી શકું છું. સીતા, તમે સ્નેહ અને સૌહાર્દવશ જે મને આ વાતો કહી છે એનાથી હું બહુ સંતુષ્ટ છું. કેમ કે જે આપણું પ્રિય ન હોય એને કોઈ હિતકર ઉપદેશ આપતું નથી. શોભના, તમારી આ વાત તમારે યોગ્ય તો છે છે જ, તમારા કુળને પણ સર્વ રીતે અનુરૂપ છે. તમે મારા સહધર્મિણી છો અને મને પ્રાણથી પણ વધીને પ્રિય છો. મહાત્મા શ્રી રામચંદ્રજી પોતાની પ્રિયા મિથિલેશ કુમારી સીતાને આ વચનો કહીને હાથમાં ધનુષ લઈને લક્ષ્મણની સાથે રમણીય તપોવનમાં વિચરવા લાગી. આ રીતે વાલ્મીકી રચિત આશ્રામણ આદિકાવ્યના અરણ્યકાંડમાં દસમો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.